હું આ આત્મા છું એવું એને પ્રતીતિ બેસે છે. કેવી બેસે છે? આત્મા છું એ પ્રતીતિ બેસે. પ્રતીતિ બેસ્યા પછી એને એ આત્મા ની ઉપર એકાગ્રતા કરવાની, ધ્યાન થયા કરે, ધ્યાન થી પછી એની શક્તિ વધતી જાય. એને માટે અંતરયાત્રા, એને અંતરયાત્રા કરવી પડે ને. આત્મા જાણવો હોય, જેને જાણવું હોય તો એ જાણવા માટે ત્યાં જવું પડે ને એમ પોતે? ના, આત્મા તો જાણવાનો, આત્મજ્ઞાની પાસેથી જ જાણવાનો, બીજો કોઈ રસ્તો જ નથી આત્મા જાણવાનો. આથી આત્મજ્ઞાની હોય ત્યાં જ આત્મા જાણી શકાય. બાકી વેદાંત, વેદાંત આખો ચાર વેદ વાંચે ને તો આત્મા છે જ્ઞાન થયું નહીં. કે ધીસ ઇઝ નોટ ડેથ, ધીસ ઇઝ નોટ ડેથ, ધીસ ઇઝ નોટ ડેથ, લોટું જ્ઞાન. જેમ અહીંથી સ્ટેશન પર જવું હોય તો આપણે ભૂલા પડ્યા હોય તો જાણકારને પૂછીએ તો આપણે સ્ટેશન પર જઈએ. એવી રીતે આત્માની વાત તો અનંત અવતાર થી આત્માને જ જાણ્યો નથી, બસ એ જાણવા જેવી વસ્તુ છે આ જગત માં. બરાબર છે. અને એ જાણ્યા પછી ધ્યાન કરેલું કામ નથી. જ્યાં સુધી એક માણસ હું અહિયાંથી ક્યાંય બીજે ઠેકાણે જઉં, હા, સમજો કે મારે મુંબઈ જવું છે, એથી એ મુંબઈ જવા માટે મારે પહેલા એ આઉટલાઈન તો જાણી લેવી જોઈએ કે હવે જયારે હું પહોંચી ગયો મુંબઈ પછી પહોંચવા પણ રહેતું નથી, પછી રહેતું નથી, રહેતી નથી. એમ ધ્યાન જો આત્માને જે મેળવી લીધો પછી ધ્યાન કરવા પણ રહેતું નથી, પણ જ્યાં સુધી મળ્યો નથી ત્યાં સુધી એની આઉટલાઈન જાણવા માટે તો એને અંતરયાત્રા કરવી પડે. એવું છે, આત્મા એવી વસ્તુ નથી કે આત્મા, આત્મા પ્રથમ પ્રાપ્ત થાય છે, પ્રતીતિ રૂપે પ્રાપ્ત થાય છે. પ્રતીતિ એટલે શું? પોતાના સ્વરૂપ નો, પોતાના મનમાં એમ આપ નામ શું? મારું નામ આપ જો પૂછો, આપ જો અધ્યાત્મ દ્રષ્ટિએ પૂછતા હો. ના, અધ્યાત્મ તમે સાથે સાથે આપણે આપણી વ્યવહારિક દ્રષ્ટિથી એ તો ઘણા શું છે કે પરીક્ષા રૂપે સાધારણ વ્યવહાર થી આ શરીર ને આમ પહેલા તો સૌભાગ્ય નામ હતું, અત્યારે સ્વામી અમૃત કેવલજી નામ હતું. કે છે વ્યવહાર થી પેલા છે તો સૌભાગ્યચંદ નામ હતું, અને અત્યારે છે તો સ્વામી અમૃતચંદ કેવલ્ય નામ હતું. બરોબર છે, બરોબર છે. સ્વામી, સ્વામી શું? અમૃત, અમૃત કેવલ્ય, અમૃત કેવલ્ય. હા, એ અમૃત કેવલ્ય જે સ્વામી છે ને, એ તમને પ્રતીતિ બેઠી કે હું અમૃત કેવલ્ય છું એવું નામ તમને આપ્યું, તમને નક્કી થઈ ગયું. હવે આ દેહ નું હતું, હા, શરીર નું, પણ આત્મા પોતે છે એવું ભાન થવું જોઈએ. ભાન થવું જોઈએ, એ જાગૃતિ એ ધ્યાન દ્વારા થઈ શકે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. બે ધ્યાન હોવું તો આત્માની પ્રતીતિ થાય જ નહીં. એ કે છે એ પ્રતીતિ ધ્યાન દ્વારા થઈ શકે છે, બે ધ્યાન હોય તો એ ના થાય એમ. એ આત્માની પ્રતીતિ ધ્યાન દ્વારા થઈ શકે એમ છે, બે ધ્યાન હોય તો ના થવાય એમ. પણ ધ્યાન કરો, ધ્યાન નો, ધ્યાન નો નક્કી હોવું જોઈએ ને. આનો ધ્યેય જે નક્કી છે ને, ધ્યેય એ નક્કી હોવો જોઈએ. સ્વયં જ્યોતિ સુખધામ આ આત્મા નું સ્વરૂપ છે, જેને પ્રાપ્ત કર્યો છે એમણે એમણે કીધું. હવે આપણે પ્રાપ્ત કર્યો નથી ત્યાં સુધી આપણને એ પ્રતીતિ ન થાય. આપણે તો એમના શબ્દો ને ગ્રહણ કરી, સ્વીકાર કરી, અને આપણે પોતાને અંતરયાત્રા કરી અને એને અનુભવ કરો કે ખરેખર શુદ્ધ છો, બુદ્ધ છો, ચિંતન છો, અથવા સુખધામ છો, સ્વયં જ્યોતિ છો. એ તો પોતે પોતાની અંદર ન ઉતરે ત્યાં સુધી તો ખબર ન પડે, કારણ કે સ્વયં અંદર છે, આપણી અંદર છે. બહારમાં તો ગમે ત્યાં જાય તો બહાર નહીં મળે ને. એટલે એને પ્રતીતિ કરવા માટે બહારથી અંદર તરફ વળવું, એને ધ્યાન અમે સમજ્યા છીએ કે આ રીતે ધ્યાન કર્યું હોય તો સ્વયં નો અનુભવ થાય. કઈ ફાયદો થાય છે તમને? જી, કઈ ફાયદો થાય છે? ઘણો થાય છે. થાય છે તો કરવા જેવું. બાકી આમાં તો એવું છે ને કે આત્મા પ્રાપ્ત કર્યા સિવાય બધું જે કરવામાં આવે ને એનું પદ્ધતિનું ફળ ના મળે. જે જેનું ધ્યાન કરે તે રૂપ થાય, જે ધ્યાન છે ને તે રૂપ દ્વારા થાય કે ભાઈ આ શુદ્ધ જ્યોતિ સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે, એટલું તમને એટલો ફળ મળે. બાકી આત્મજ્ઞાન નું ફળ ના મળે. આત્મજ્ઞાન એ વસ્તુ બહુ જુદી છે. આત્મજ્ઞાન જે છે, આત્મજ્ઞાન એટલે પોતાને જાણવું, આત્મજ્ઞાન એટલે પોતાને જાણવું ને, પોતાને જાણવું બસ, એનું નામ આત્મજ્ઞાન. બીજું કઈ નથી. હવે પોતાને જાણવું હોય, જેમ એક આ વસ્તુને મારે જાણવી હોય, આ વસ્તુને જાણવી હોય તો મારે એની અંદર ડીપમાં ઉતરવું જોઈએ. આમ બહાર બહાર થી તો કઈ ખબર ન પડે. એમ આત્માને જાણવું હોય એટલે પોતાને જાણવું હોય તો પોતાના અંદર ડીપમાં ઉતરવું જોઈએ. હવે બધા ઉતરે છે ને એ રીતે વેદાંત આખું ઉતર્યું, અને વેદાંત ના જે બનાવનાર બધા ઉતર્યા, અને પછી બધે ચાર વેદ બનાવ્યા પછી કહ્યું ધીસ ઇઝ નોટ ડેટ, આત્મા જણાય એવો છે નહીં. શું કહ્યું? આત્મા એમને શું કીધું? આત્મા કહેવાય એવો નથી, જણાય અનુભવાય એવો છે. જણાય એવો નથી ને અનુભવાય એવો નથી, બોલાય એવો નથી. શું કહ્યું? એમાં એમ કીધું એકદમ જાણી છે, બોલવું છે, જોખમ છે. શું કહ્યું? એ ચાર વેદે પોતે ના પાડી, ના શબ્દાતીત છે. એમ એમને કીધું કે ભાઈ આત્મા જે અનુભવ આવ્યો છે એ અમે શબ્દ માં તમને વર્ણવી ન શકીએ, શબ્દ માં કહી શકાય એવો નથી, વાણીમાં આવે નહીં, કારણ કે એ શબ્દાતીત છે. હા, એટલે અને અનુભવાતીત છે એ જણાય તેવો નથી. શું કહ્યું? વાણી થી વર્ણન થાય એવો નથી, વર્ણન થાય એવો નથી, વક્તવ્ય થાય એવો નથી, વક્તવ્ય થાય એવો નથી, પણ જણા જાણી શકાય, અનુભવી શકાય એવો તો છે. એ તો આત્મજ્ઞાન શબ્દ બને જ નહીં. આત્મા જાણી શકાય, આત્માને અનુભવી શકાય એવો તો છે. અહીંયા આગળ આવ્યું પણ અહીંયા આગળ તમે આયા કે આત્મા આવ્યો, એ જ્ઞાન દ્રષ્ટિએ જ્ઞાની એમ જોઈએ તો મારા ભાવ થયા અહીંયા આવવાના. મારા ભાવ એટલે આત્માના ભાવ થયા, બહિર્ભાવ થયા. આત્મા પોતાના માંથી બહાર નીકળ્યો, કારણ કે સ્વયં માં હોય તો આવવાની જરૂર નહીં, અહીંયા આવવાની જરૂર નહીં. સ્વયં માં જો હું તો આવવાની જરૂર નહીં. બહિર્ભાવ થયો એટલે બહિર્ભાવ થી આત્મા બહિર્ભાવ થતા શરીર એ પ્રમાણે એને ગતિ કરી. એટલે એક દ્રષ્ટિએ જોઈએ તો શરીર અને આત્મા બંને અત્યારે તો સાથે જ છે. આત્મા બહિર્ભાવ માં આવ્યો ત્યારે આવવાનું થયું. જો બહિર્ભાવ પોતાના ભાવ માં હોય તો આવવા પડો, ક્યાંય ના આવવા પડો ને જવા પડો. એક દ્રષ્ટિ થી તો ના આત્મા કઈ ગયો છે નથી ક્યાંય આવ્યો. એક દ્રષ્ટિએ જ્યાં સુધી બહિર્ભાવ છે ત્યાં સુધી ઇગોઇઝમ છે. શું છે? ઇગોઇઝમ છે તેને ધ્યાન કોઈ પ્રકાર નું હોય જ નહીં. ઇગોઇઝમ ને ધ્યાન ને બે ને મેળ પડ્યો નથી. પણ ઇગોઇઝમ થી અંદર જવા માટે તો ધ્યાન જોઈએ. ઇગોઇઝમ એક જે જગ્યાએ આપણે છીએ ત્યાં, એમ સમજો કે અહીંયા મુંબઈ નથી, અહીંયા હું અત્યારે છું તો મુંબઈ અહીંયા નથી, અહીંયા દાદર છે. પણ અહીંયાથી મારે મુંબઈ જવું હોય નહીં ત્યારે અહીંયાથી મારે ગતિ કરવી પડે ને. એમ ઇગોઇઝમ છે, માન લો કે હું ઇગોઇઝમ છું એટલે મારામાં અહમ છે એટલે મારે બહાર આવવું પડ્યું, જવું પડ્યું. પણ હવે બહાર અંદર જવા માટે ઇગોઇઝમ થી ત્યાંથી શરૂઆત કરવી પડશે ને. હા, તો ઇગોઇઝમ થી શરૂઆત કરે ને એને એકાગ્રતા કહેવાય છે. એકાગ્રતા તો પછી એ પણ ઇગોઇઝમ થયો. એકાગ્રતા કોઈ પણ એકાગ્રતા નો અર્થ કે કોઈ એક વસ્તુ ઉપર એકાગ્રતા. ધ્યાન નો સ્વભાવ એવો છે કે આપડા લોકો ભલે અહીંયા આખા હિન્દુસ્તાન ના લોકો બધા માણસ ફોરી વાળા માણસ મેડિટેશન મેડિટેશન એ ફોરી વાળા મેડિટેશન નો ગમે તે અર્થ કરતા હોય, પણ ધ્યાન અહંકાર કરી શકે નહીં. અહંકાર ની ગેરહાજરી થાય છે. પણ અહંકાર ની ગેરહાજરી, પણ જ્યાં અહંકાર છે આપણે ઉભા છીએ ત્યાં તો અહંકાર છે. હવે અહંકાર થી દૂર ખસવા માટે જે કઈ પણ પ્રક્રિયા કરવામાં આવી એને ધ્યાન કહી છીએ. એ બરાબર છે આપણે કે અહંકાર થી ખસે, અહંકાર થી ખસવા માટે, પણ ખસે એને માટે જે પ્રક્રિયા થાય એને ધ્યાન કહેવામાં આવે. બરાબર છે. આપણે ચાર પ્રકાર નું ધ્યાન આ જગત માં ગમે તે ધ્યાન માણસ કરતો હોય, પણ ચાર પ્રકારના ધ્યાન માં માણસ આવી શકે, તેથી પાંચમા પ્રકાર ધ્યાન નું નથી હોતો. એમાં એક આર્થ ધ્યાન, એક રૌદ્ર ધ્યાન, એક ધર્મ ધ્યાન અને એક શુક્લ ધ્યાન. ચાર પ્રકારનો ધ્યાન, આથી પાંચમું પ્રકારનું ધ્યાન કોઈ હોતું નથી. હવે રૌદ્ર ધ્યાન ને આર્થ ધ્યાન એમાં માણસ ને કરવું પડતું કશું નથી. એમનેમ ઉત્પન્ન થાય છે કે તમને કોઈ ગાળ ભરે એટલે તમારું ધ્યાન રૌદ્ર ધ્યાન ઉત્પન્ન થાય એટલે તમારે કરવું ના પડે, ઇગોઇઝમ ને કરવું પડતું નથી. સમજ પડે ને? આર્થ ધ્યાન તમારી મુશ્કેલી આવી એટલે આર્થ ધ્યાન તમારે કરવું ના પડે, થઈ જાય. આ ધર્મ ધ્યાન વસ્તુ એવી છે કે ઇગોઇઝમ હોય ત્યારે ધર્મ ધ્યાન થાય નહીં. ધર્મ ધ્યાન એટલે શું? બીજાની આજ્ઞા પ્રમાણે કરવામાં આવે. જો આખી ભગવાન ની આજ્ઞા ને જે ધર્મ ધ્યાન કર્યું શું કહ્યું આજ્ઞા છે તેના આગળ છે તેને અહંકાર હોય નહી અને ચોથું શુક્લ ધ્યાન તો અહંકાર હોતો જ નથી જ્યાં આત્મા જાણવો છે જે કહે છે ને એ શુક્લ ધ્યાન કહે છે ત્યાં અહંકાર હોતો જ નથી એટલે આ ધ્યાન વસ્તુમાં અહંકાર નો ટેકો નથી એને અહંકાર હોય તો ધ્યાન હોતું નથી પછી આ માન્યતા લોક ની પોત પોતાની માન્યતા દરેક ને જુદી હોય છે અને તેને આપણે ખોટી કહી શકીએ નહીં દરેક ની માન્યતા છે ને રોંગ એની બિલીફ છે ને તો આપણે ખોટી શકીએ કહી શકીએ નહીં પણ શાસ્ત્ર ના આધારે ભગવાન ના કહેવા ના આધારે વિતરાગો ના આધારે તો આટલું ચાર પ્રકારના ધ્યાન છે એ સિવાય પહોંચવા પણ કોઈ ધ્યાન હોતું આ ચાર ધ્યાન જે કીધા એ બરાબર છે પણ આત્મા તો ધ્યાન આપી જ છે ધ્યાનાતીત થવા માટે એનું સ્વરૂપ ધર્મ ધ્યાન જે છે ધર્મ એટલે સ્વભાવ ધર્મ એટલે સ્વભાવ પોતાનો સ્વભાવ એ સ્વભાવ તરફ જે ધ્યાન જવું એનું નામ ધર્મ ધ્યાન બહાર જ્યાં ધ્યાન જાય તે અર્થ ધ્યાન કે રૌદ્ર ધ્યાન બહાર ધ્યાન જાય બંને બહાર ધ્યાન છે અર્થ નથી પણ સ્વભાવ તરફ અંતર યાત્રા કરે એ જે ધ્યાન જે પ્રક્રિયા છે એને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન જે છે એટલે જ્યાં ઈગોય ઈગોઇઝમ ન રહ્યો અને સફેદ એકદમ શુક્લ થઈ ગયો પણ આત્મા તો ધ્યાનાતીત છે આત્મા ધ્યાનમાં નથી આત્મા એટલે આજ્ઞા અહંકાર હોય નહીં પેલું આપણે દંડવ દેદાન સહેજે ઉત્પન્ન થાય છે અને શુક્લ ધ્યાન સહજ સ્વભાવી છે કે ત્યાં અહંકાર હોતો જ નથી પણ આજ્ઞા જે કીધી હવે આજ્ઞા આ જે તમે કહો છો ને એ તો બધા ઘણા માણસો ધ્યાન ની વાતો કરતા મારે એમને કહેવું પડશે કે આવો ધ્યાન કરી તો કઈક લોકો ને નુકસાન થઈ ગયા છે કારણ સમજ્યા વગરનું ધ્યાન કામનું નહીં તો ધ્યાન થી માદકતા ઉત્પન્ન થાય શું થાય સમજ્યા વગરનું ધ્યાન ઉત્પન્ન કરવાથી માદકતા ઉત્પન્ન થાય અને માદકતામાં કઈ લોકોનો મગજ ખલાસ થઈ જાય છે માદકતા તમે સમજો છો કે એ ફરી ફરી એ કરવું કરે તેવું પડી જાય અને એનો દારૂ જેવો ક્યાં પ્રયા કરે શું ને અને સહજ સ્વભાવી તો કામ કાઢી નાખે સહજ સ્વભાવી એટલે તમારે જ્યાં મૂળ વસ્તુનું ધ્યાન કરવું છે કે તમારું જાળવણી કરવું છે અમારે તો મૂળ વસ્તુમાં સ્થિર થવું છે મૂળ વસ્તુ જાણ્યા સિવાય સ્થિર નહીં થવાય હવે એને જાણવા માટે અંતર યાત્રા કરવી પડે જાણવા માટે તમે જેટલા પ્રયત્ન કરશો બધા નકામા જશે જાણવા માટે જો તમારે પ્રયત્ન કરવો હોય તો અહીંયા આગળ રવિવાર દિવસે આવજો અને સોમવાર તમે જાણીને તમે ધ્યાન કર્યા કરજો પછી તમારે શું બધી એ વાત આપની બરાબર છે મારું શું કે છે આપણે અનુકૂળ આવે તો આ તો અમારે અનુકૂળ આવે તો અમારે કઈ આ એનો કોઈ વેપાર નથી તમને અનુકૂળ આવે તો રવિવાર આવે જે વાત છે એ બરાબર છે એમાં કઈ પેલું નથી આપ જે કહો છો તે બરાબર છે આપની પુસ્તક મેં વાંચી એમાં જે આપ કહો છો તે કઈ બરાબર છે યોગ્ય છે મારું કેવું એ છે કે સ્વરૂપ ની પ્રાપ્તિ કરવી હોય અને પ્રાપ્ત તો છે જ આત્મા તો દરેક ને મળેલો છે એટલે પ્રાપ્ત છે હવે પ્રાપ્ત ની પ્રાપ્તિ કરવી છે પ્રાપ્ત ની પ્રાપ્તિ એટલે વિસ્મરણ છે પોતાનું વિસ્મરણ એ સ્મરણ થાય એને માટે આ ધ્યાન કે સતત સ્મરણ રહે પોતાનું કે પોતે શુદ્ધ બુદ્ધ છે એવું સ્મરણ રહે એટલે પ્રાપ્ત ની પ્રાપ્તિ તો બીજું કઈ મળેલું છે એને કઈ દેશી નામ તો આપણું પેલું મૂળ એમનું દેશી નામ વસ્તુમાં એવી છે કે એનું ભેદ જ્ઞાન હોવું જોઈએ ભેદ જ્ઞાન આ વિભાગ આત્માનો અને આ અનાત્માનો વિભાગ એવું લક્ષ્મણ રેખાનું જ્ઞાન હોવું જોઈએ કેવું જ્યાં સુધી આત્મા કોઈ જાણ્યો જાય એવું નથી બધા બીજા જો કઈ જાણે છે નહીં તે ખાલી સપનામાં રમ્યા કરે છે શું કહ્યું અને એને જ લોકોએ શું કહ્યું કે સપનાકાર થઈ અને પોતાની જાતને ખરાબ કરે છે શું બીજા ભલે ગમતા ગયા ભટેક ભટેક કર્યા છે ડિસાઇડેડ થયું નથી આ હવે જો તમારે બીજી રીતે આત્મા જાણવો હોય તો અમને તમને રસ્તો દેખાડવું બીજી રીતે આત્મા શું છે જાણવું આ શરીર છે એમાં જ આત્મા છે એ વાત નક્કી છે એ તો ડિસાઇડેડ છે ને આટલી ભૂમિકા છે આમાંથી બે વિભાગ જુદા કરી નાખો આય અને માય આય એન્ડ માય, બે વિભાગ તમે એને જુદા કરો, સેપરેટ આઈ એન્ડ માય વિથ સેપરેટર. હવે કેવી રીતે સેપરેટ કરવાનું, તે પહેલું આ પગને બહાર મૂકો કે મારા પગ છે એ મારું થયું માટે ન હોય, આ મારું સ્વરૂપ. બીજું હાથને મૂકો, માથાને મૂકો, પાનને મૂકો, આંખને મૂકો, એવું બધું મારું ન છે માટે સ્વરૂપ નહીં, મારું જ્યાં જ્યાં લાગે ત્યાં હું નહીં. એ તમે જુદો પાડી આવશો, કાલે લાવશો. જે દેખાય છે એટલે અંતર યાત્રામાં જે એને દેખાય, આ શરીર દેખાય તો એ મારું નહીં, આ એની અંદર ઇન્દ્રિયો છે તે મારું નહીં, આ જે મન છે સંકલ્પ વિકલ્પ છે તે મારા નહીં, આમાં જે બુદ્ધિ છે એ મારું નહીં. લોકો માનસ એવો શૂન્ય નથી, લોકોને તો ખબર નથી એનું અસ્તિત્વ છે. શું છે અસ્તિત્વ? એટલું નથી, વસ્તુત્વ છે. વસ્તુત્વ છે ને, એ વસ્તુત્વ પૂર્ણ છે ને. વસ્તુત્વ જાણ્યા સિવાય આત્મા નો જે પ્રયત્ન કરવામાં આવે તેમાં કઈ મળતું નથી. જેમ આપે કીધું ને કે ભાઈ આ કાઢતા જાઓ, તમે જ્યાં સુધી જાણો તો હજી એને છૂટું કરી શકો. મારી બુદ્ધિ ન હોય, મારા અહંકાર ન હોય, એ બધું બાર બધું બાકી નાખો. પણ તેથી કઈ એ તો બધા દરેક માણસ કરી શકે, એથી કઈ આત્મા પ્રાપ્ત થાય. એ વાત સાચી, જો એ બધા કરી શકે. હજુ બહુ વાત કરવાનું રહ્યું, હજુ તો ઘણું વાત કરવાનું. ભલે બધું વાત કરતા કરતા જે છેલ્લો રહે, ના એવું નહીં છે, સાસ બાકરા કહેવાય ના. તથા બહાર રખડવું તેના કરતા ધ્યાન લઈ જાવ તો સારું, શાંતિ રહે. અને ધ્યાન કહેવા તો એટલું આપણે પહોંચી એટલી શાંતિ મળી, બહાર કરતા અંદર જતા થોડી શાંતિ મળી. ધ્યાન એના આપને કહું કે એને તમે જે કહો છો કે હું ધ્યાન કરું છું ને, ધ્યાન વસ્તુ કોને કહેવાય? આપને વાત કરું, આ તમે ધ્યાતા થાઓ અને અંદર ધ્યાન નહીં કરવાનું, અંદર તો તમારે ધ્યેય નક્કી કરવાનું. અને ધ્યાન તો સહેજે ઉત્પન્ન થયા કરે. શું થયું? પણ ધ્યેય નક્કી કરો ને એટલે ધ્યાન ઉત્પન્ન થાય. ધ્યાન કરવાનું હતું, ધ્યાન ને કરવાનું હતું નથી, એ વાત આવી. કારણ કે ધ્યાન જ એટલું છે, ધ્યાતા અને ધ્યાતા પણ પોતે છે, ધ્યેય પણ પોતે છે. અને ધ્યાતા અને ધ્યેય બંને ને જે સાંધનાર એનું નામ ધ્યાન. જેમ જ્ઞાતા જ્ઞેય ને જ્ઞાતા જ્ઞાન, જ્ઞાની તો જ્ઞાતા પણ પોતે, જ્ઞેય પણ પોતે થાય. જયારે બંને પોતે થાય ત્યારે જ્ઞાન રહે. જેમ ધ્યાતા પોતે, ધ્યાન પણ પોતે, જયારે ધ્યેય પણ પોતે થઈ જાય ત્યારે એનું ધ્યાન રહે. ધ્યાતા પોતે નથી, કેમ જ્ઞાતા પોતે નથી તો કોણ જ્ઞાતા? શરીર નું નામ કહો, હમણાં શરીર માં ગોદો મારે ત્યારે ખબર પડશે. અજ્ઞાન છે નહીં, શરીર નું નામ નથી, પોતાનું નામ છે. ગોદો મારશે ને તે ફેર મારશો. શું કહ્યું? એ શરીર નું નામ કોણ કહી શકે? જ્ઞાની પુરુષ કહી શકે. શું કે ચાર ગારો પડે તો અસર નહીં, એમને બે ધોલ મારો તો અસર નહીં. તમે તો અસરવાળા માણસ, તમને તરત અસર થશે. તમારાથી શરીર છે, શરીર છે એવું બોલવું એ ખોટું છે, એનો વાત કશે નહીં. પણ એટલો માન લો કે આપણે એ તરફ ભર્યા હોય અને એમાં તમને અસર ના થતી હોય, બાહ્ય અસર ના થતી હોય, તો આપણે જાણીએ કે ભાઈ તમે શરીર નથી. શું કહ્યું? બરાબર છે. આ દેહાભ્યાસ છે, આખો આખો દેહાભ્યાસ છે. પણ દેહાભ્યાસ છે, પણ એને દેહાભ્યાસ થી છૂટવા માટે એ કશું ના હોય. આટલી જાતનું તો આ તો પ્રયત્ન કેટલા વખત થી આ કરવા કરો છો? આવું બધું આ તો અનંત કાળ થી જ કરીએ છીએ. કેટલા વખત કરો છો? જ્યાંથી સમજ્યા, હજુ તો અમને સમજ્યા જ નથી. એક દ્રષ્ટિએ આમ, એક દ્રષ્ટિએ આ જોઈએ, વ્યવહાર દ્રષ્ટિએ તો સમજ્યા જ નથી. જો સમજ્યા હોય તો અહીંયા આવવાનું જરૂર ન. તમારી પોતાની સમજણ થી કરો છો? કોઈ ની શીખવાડેલું છે? હા, અમને બતાવેલું છે. શીખવાડેલું. રજનીશજી નામ આપ જાણો છો? રજનીશજી નો રજનીશજી પર તમને ભરોસો છે? રજનીશજી નો જો ભરોસો અમને ન હોય તો અમે એમ પાસે કેમ જઈએ? હા, પણ એટલે તમે જે બતાવ્યું છે એ સાચું જ છે, એવો ભરોસો છે? અમને એનો અનુભવ થાય છે. અમને જે શાંતિ અને જે આનંદ મળે છે એટલે એના ઉપરથી અમને પ્રતિજ્ઞા થાય છે કે આપણે આ રસ્તે ચાલીએ. નહીં બરોબર છે, તો પછી બીજું શીખવાની જરૂર, આપણને સંતે આનંદ મળતો હોય પછી વધુ વધુ. એટલે આ શું છે કે એમાં વિશેષ આપણને ગતિ મળે. હા વિશેષ ગતિ વાંધો ને, તે બધી વાતચીત કરીશું. એટલા માટે તે વાતચીત છે આપના ઓલા ઉપરથી ગતિ. નહીં બરોબર છે, એ બરોબર છે, એટલા બધું એ બરોબર છે. પણ તે તો વસ્તુ એવી છે કે આત્મા એવી વસ્તુ, એક તો તમે પોતપોતાની અપેક્ષા એ સમજેલા, એ આત્માને આત્મા નથી કહેવાતો. તો આત્મા કોનું નામ કહેવાય? કે પ્રતિતિ, નિરંતર પ્રતિતિ રહ્યા કરે. તો નિરંતર સ્મરણ રહે તો સમાધિ થઈ ગઈ. હે, નિરંતર જે પ્રતિતિ અને સ્મરણ રહે સતત, એને સમાધિ અમે કહીએ. પણ તો પછી જાગૃતિ રહી જાય, તો પછી સ્વભાવિકતાને કશું કહેવાય? તો તમારે ધ્યાન ના મારવી છે. હે બરાબર છે, ધ્યાન ના મારવી છે. અમે કેમ જાગૃત થઈ જઈએ છે, જાગૃત તરત જ આવી જાય છે કે ભાઈ આપણે જે આત્મા છે જે મારામાં છે એ બીજા નામાં છે, અને એને કઈ પણ માન લો કે કઈ કહ્યું તો એ જે છે એ આત્મા પ્રાપ્ત થયેલ સમાધિ સ્વરૂપ રે. શું એનું ધ્યાન કરવું પડતું નથી? સહેજે ધ્યાન રહ્યા કરે. કેવું તમારે ધ્યાન કરવું પડે છે? સહેજે રહ્યા કરે. વ્યવહાર થી આપણે કહીએ કે ભાઈ આ ભાષા વર્ગ ના નીકળે છે ના, પણ ખરી રીતે કોણ બોલે છે? ખરી રીતે આત્મા તો બોલતો છે. આ કોણ બોલે છે? આ આત્મા ને જે બંને ની સંયોગી ક્રિયા, બંને ની સંયોગી ક્રિયા એક છે, સંયોગ દ્વારા શબ્દો બહાર નીકળે છે. આત્મા પોતાના ભાવમાં બોલવાના ભાવ કરે છે. આત્મા પોતાના ભાવ કરે છે. આત્મા તો સ્વભાવ, એટલે પોતાના ભાવ સિવાય તો બીજો કરી શકે જ નહીં. અને એના દ્વારા જે કર્મ વર્ગણા જ્ઞાની બંધાયેલી છે, એ કર્મ વર્ગણા બહાર નીકળે છે. એટલે આત્મા નૈમિતિક થયો, નિમિત્ત નૈમિતિક. બજારમાં નહીં ચાલે ને, મારું શું કહેવાનું? નિર્વિકલ્પ દ્રષ્ટિ. શું નિર્વિકલ્પ? નહીં, અમે પણ નિર્વિકલ્પ જ કહીએ. ક્યારે બને નહીં, વિકલ્પ ન રહે. કલ્પિત અને નિર્વિકલ્પ બે પાટા જુદા છે. ક્યારે પણ કલ્પના વાળો નિર્વિકલ્પ ન થાય. જેટલો આગળ વધેલું કલ્પના, કલ્પના જ આયા કરે. કલ્પના જે છે એ મન ઉપર આધાર, સંકલ્પ વિકલ્પ જે છે એ મન માં થાય છે. હવે મન થી પણ પેલે પાર જવું છે. મનાતીત જેમ દેહાતીત છે, એમ આત્મા મનાતીત પણ છે, એમ ભાવાતીત પણ છે. હવે એ અતીત થવા માટે આ દેહાતીત બોલાય નહીં. આ બોલો છો ને તે દોષ લાગે. વ્યવહાર થી આપણે બોલીએ છીએ, ના ના ના બોલાય, ના બોલાય. આત્માને વાત ના કરવી, અને આત્માને અર્થ થાય નઈ ને, એ બધી જે વાતો કરો છો ને એ કલ્પના જાય નઈ તેવું. શું અને કાયમ વધારે નહીં કશું એનો, એ જયારે જોતા દેહાત્યાસ મળતી વખતે દેહાત્યાસ હોય વધે, એનું નામ ધર્મ કહેવાય. તેનું નામ કહેવાય? અને આ તો બધું રિલેટિવ છે, બધું રિયલ હોવું જોઈએ. બરાબર છે, સાપેક્ષ આ બોલવામાં તો સાપેક્ષ વગર રિયલ તો બોલાતો જ, બોલી શકાતો જ નહીં. રિયલ જે છે એ બોલી શકાતો જ નથી, એ વાતચીત કરી શકાતી જ નથી. આટલી આટલી ઠોકરો ખાધી તો એ પાછળ થવું પડશે ને, જયારે તારે આપણે ધર્મ પહેલા સીધું થવું પડે ના પડવું. પણ ઠોકર જે ખાનાર છે એ પોતે છે ને, હજુ ખાવાની બહુ ભાવના છે. હજુ ભગવાન જે છે સ્વયં પોતાની અંદર જે છે એ સ્વયં ભગવાન છે ને. ઠીક છે, જેમ આપની અંદર છે એમ મારી અંદર પણ એ ભગવાન છે ને. હા છે ને, એમાં બે માત જ નહીં ને, તો તમારે તમારી અંદર ભગવાન છે અમને દેખાય છે. ઠોકર કદાચ ખાશે તો ભગવાન ખાશે કે બીજો ખાશે? હે, ઠોકર ખાશે તો ભગવાન ખાશે તો કોણ ખાશે? એવું ના બોલાવું, તમે તમારી ગેરસમજણ લઈને ભગવાન ઠોકર ખવડાવશો શા માટે? ભગવાન ને ઠોકર ખવડાવો છો, બૈરા ને ખરાબ લાગશે. ગાયો પે છે ઠોકર ખાય, માણસ ઠોકર ખાય, તો ભગવાન ઠોકર ખાવા. આત્મા જ ન હોય બહિર્દ્રષ્ટિ માં ગયો, આત્મા જ ન હોય, વ્યવહાર આત્મા છે. શું છે આત્મા જ ન હોય? આત્મા કઈ, આત્મા મટી જાય. તેથી હું તમને કઉ છું કે દ્રષ્ટા એક ફરો થઈ અને ધ્યાન કરો. શું કહ્યું? આ તો દ્રશ્ય છો, તમે દ્રશ્ય માં થયો. આટલું જો સમજ પડે ને તો કલ્યાણ થઈ જાય. તમે દ્રશ્ય છો ને એક જ્ઞેય છો એ તમને સમજ માં આવે છે? ના આવતું હોય દરવાજો વાતને આગળ આપડે બંધ કરીએ. જો આપને એમ લાગતું હોય, નહીં આવે છે તમને, મને એવું લાગતું નથી, તમને આવે છે? મને તો એમ માને છે કે હું દ્રશ્ય ને હું દ્રષ્ટા પોતે બનુ. દ્રશ્ય તમે દ્રષ્ટા બને, હું તો એમ માનું થઈ ગયું. જે મને વાત આવે એ તો તમને આપને એમ કઉ છું. મને એમ લાગે છે કે હું દ્રશ્ય છું ને હું દ્રષ્ટા છું. હવે વાત કરું કે તમારે આ બે જાતનો સોનો હોય, એક ચિત્તળ એ સોનું હોય, ચિત્તળ એ સોના જેવું હોય અને બસિંગ કરે ને એટલે સોનું ને ચિત્તળ માં ફેર પડે નહીં. તમારે કયું રાખી મેળવું છે? પિત્તળ ને સોનું જે છે ને એ ભૂતગળ ની દ્રષ્ટિ છે. આત્મા જે છે, આત્મા ભૂતગળ અને ભલે પિત્તળ ને સોનું બંને છે, પણ છે તો ભૂતગળ ને આત્મા તો જયારે વેચવા જશો ને યાર, લાખ વર્ષ રાખી દેલ છો, પણ જયારે વેચવા જશો ત્યાર અને કોઈ રૂપાંતર થાય છે. સોનું છે ને સોનું જે પિત્તળ ના પૂતગળ રૂપાંતર થાય. સારું, તમારે એની કિંમત જોઈતી હોય આજે ના મળે તો શુદ્ધ સોનું ને કિંમત સમજો અને તે સમજીને કરો. આમાં આનો અર્થ કશે નહીં. આનંદ આવે છે, બરોબર છે. એટલું તમારા સરળતા છે એટલે તમે અહીંયા આવ્યા ને, તમારે અહીંયા આવવાનું હોય. હું તો શું કે મને જે આનંદ આવે છે, આમાં કપડા પહેર્યા પછી કોણ આવે? કારણ કે પુંચારી બહુ હોય તો જ આવે, નહીં તો અહીં કોઈ ના આવે નઈ ને. અહીંયા ઘર મહત્વપૂર્ણ સારી હોય તો અહીંયા આવે, નહીં તો આ કપડા પહેર્યા પછી થઈ ગયો. દુનિયામાં બધું પૂર્ણ હું થઈ ગયો, એને કઈ લેવા દેવા ના રહ્યું ને. આ કપડા એવા છે કે બધું થઈ ગયો, બધું શું થયું એટલે કશું કરવાનું જ ના રહે. આ તો બહુ પૂંછારી માણસ સ્વભાવિક રીતે કે કયા ગામના છે, બહુ મહાભયંક પૂંછારી. કઈ નું રહીશ તમે માંથી કેવી હોય? સહજ સમાધિ ઉપાધિમાં સમાધિ રહી જાય. કેવી ઉપાધિ? આગળ આજુબાજુ ગાળો માર પાડતા હોય, ખોટો જતી હોય, ખોટો ની અંદર સમાધિ રહે. સમાધિ રહે, અરે સ્ત્રી મારતી હોય તો સમાધિ રહે, તો પણ એમ સમાધિ કહેવાય. આને સમાધિ કેમ કહેવાય? આ તો બધી માદકતાઓ ઉભી કરી છે, બધી ઠેર ઠેર માદકતાઓ. તેને આપણે કોઈ લેવા દેવા નથી કોઈ જોડે. પણ મારું કહેવાનું કે તમે અહીંયા આવે એટલે અમારે વાત કરવાની, તો અમારે અમારે લેવા દેવા ના. અમારે કોઈની સાથે લેવા દેવા નહીં. આ માર્ગ જુદો છે. આ માર્ગ આખા બધા જગત ના ધર્મો રિલેટિવ ધર્મો છે. કેવા છે? અને આ રિયલ છે અહીંયા આગળ તો, એટલે રિયલ આ માર્ગ જુદો. અને હરીફ બિન હરીફ છે, આ કોઈનો હરીફમાં નથી. આ અને અહંકારી માર્ગ જ નથી. આ ઇગોઇઝમ દુર્દાણી ખરાબ કરનારો માર્ગ છે. અબુદ્ધ માર્ગ છે. અબુદ્ધ માર્ગ છે. કેવો છે? અબુદ્ધ માર્ગ. અભૂત બરાબર છે. અભૂત નો અર્થ મન આપણું એબોલિશ થઈ જાય. મન મન કોઈ ન રહે, કારણ કે અહંકાર જે છે મન નું નામ અહંકાર છે. તમે તો હું ન બોલું તો આવી ના કહેલા મોક્ષે જવું છે કે બીજે કામ જવું છે? મહાવીર ભગવાને કહ્યું છે, મહાવીર ભગવાને કહ્યું છે સમાધિ જોઈએ છે. શ્રીમદ રાજચંદ્ર કહે છે સમાધિ જોઈએ છે, બીજી સમાધિ જોઈએ છે. બધા જ્ઞાનીઓ નો તો એક જ હોય છે. બધા જેટલા જ્ઞાનીઓ છે એને સમાધિ નું સ્વરૂપ બધાનું એક જ હોય છે. સમાધિ એક પ્રકારની હોય નહીં કોઈ દવાઈ. સમાધિ તો આ લોકોને તમે માનો, પણ જગત કેમ સ્વીકાર કરે? મુસલમાનો ની સમાધિ હોય છે, એ તો અંગ્રેજો ની સમાધિ હોય છે. જગત સ્વતંત્ર છે. ના, પણ એ સમાધિ કહેવાય ને, એ એમની ભાષાની સમાધિ ગમે તેમ પાડતા હોય, હેન્ડલ મારેલી, એ બધી હેન્ડલ મારેલી સમાધિ કહેવાય. શું? સમાધિ સહજ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? સહજ સમાધિ પણ એક જ ના. એ સહજ સમાધિ એ કોઈ જગ્યાએ હોય જ નહીં. કોઈ જગ્યા એવી નથી જ્યાં સહજ સમાધિ હોય. સ્વયં જે છે આ બધી હેન્ડલ મારેલી સમાધિ, અહંકાર કરીને. શું? અહંકાર કરીને અહીં ધ્યાન કરે, અહીંયા આગળ અહીં ધ્યાન કરે, અહીં નાકડી દોડી ઉપર ધ્યાન કરે, ના હોય તો નાક દબાવે. એટલે બધી અહંકારી બધી હેન્ડલ મારેલી સમાધિ એ સમાધિ સમાધિ ભલે તે એ ભાષામાં તે ખોટું ના કહેવાય, પણ એથી આગળ જવું પડશે. સહજ સમાધિ માં આવવું પડશે. કેવું? સહજ યોગ. સહજ વગર બધું નકામું છે, દૂરધાણી છે. પણ અત્યારે આપણે અસહજ માં છીએ ને. હે? અત્યારે તો અસહજ માં છીએ ને. અત્યારે તો આપણે અસહજ માં છીએ ને. તમે તમે અસહજ માં છે. આ બધા ક્યાં સહજ માં છે? બધા તમે અસહજ માં છો. આપડે કહો છે એટલે કેવું પડે ના કે અમને કહીએ ને કે હોય તમે તેમ જેવું હોય એવું કેવું પડે ને. વંદન છે. હું અસહજ માં છું. નહીં તમે ને આ બે ભાઈ બે બીજા આ બે આ ભાઈ ખરા તમે તમે બી સહજ માં નથી આવ્યા ને. હા તમે રવિવાર પછી તમે સહજ માં આવી જશે. બસ એટલું જ છે. એટલી સસ્તી સમાધિ હોય કે એટલી સસ્તી સમાધિ હોય તો પછી એટલી સસ્તી સમાધિ હોય કે એમ. આ જે સહજ સમાધિ છે ને એટલી સસ્તી સમાધિ હોય એમ. સસ્તી નથી. સસ્તી વાત બધા પામી ગયા હોય. આ તો ઓયડીમ દેહાડીને એમ કરીએ છીએ. કેવું? અને તમે અહીંયા આવ્યા તો નહીં તો અમે કઈ કાગળ ના લખ્યા. પણ જતા રહો ને પણ અમે કાગળ લખીએ. યોગા નો યોગ છે ને. આપણા દર્શન ની શ્રીમદ રાજચંદ્ર શું કહ્યું કે જો મોક્ષ દાતા પુરુષ મળે તો મોક્ષ સરળ છે, સહજ છે, સુગમ છે. પણ મોક્ષ દાતા પુરુષ મળે તો મોક્ષ દાતા જે પુરુષ મળે મોક્ષ નું જે દાન આપવા આવેલો એ દુર્લભ છે. કે છે કોઈ દાડો હોતા જ નથી જગત પર કોષ કરો હોય ત્યારે મોક્ષ નું દાન આપે. ત્યારે મોક્ષ નું દાન જોડે સરસ તમારી હોય ને દિવ્ય ચક્ષુ હોય જોડે. આ બધા દિવ્ય ચક્ષુ તમારા આત્મા બધા દેખી શકે. આ બધા તમારા આત્મા દેખી શકે. એમના આત્મા ને દેખી શકે. પછી સમાધિ શું ફરવા દઈ? જો બધા આત્મા દેખાય પછી સમાધિ ફરવા દઈ. આત્મા દેખાય એમાં એવું છે ને કે કલ્પના પણ હોય શકે. હા એ તો એવું છે. એવું છે કલ્પના હોય શકે વાત તમારી કેવી ખોટી નથી. અત્યારે કોઈ સાધુ જવેરાત હોય અને છતાં તમે એમ કહો કે આ ખોટું છે તમને કહેવાનો અધિકાર તો છે જ. શું તો પછી પાછા જવાનું? આપડે ગયા જઈને સુઈ જવાનું. ચાદર રેશમી લાવવાની અને ચાદર રેશમી ચાદર પાછળ સુઈ જવાનું. આપણને એમ લાગ્યું કે ખોટું છે આ રત્ન. એટલે તમને કહેવાનો તો અધિકાર છે કે ભાઈ અમને સાચું લાગતું. ખોટું કોઈ કહી શકે તો એનો અર્થ એ કે ખોટા ખોટું લેવાનું. જે માણસ કઈ પણ ખોટું કહે અથવા જુએ તો એનો અર્થ કે ખોટું એને લેવું છે. જય સત્યા. કોણ ડફોડ મળ્યો તમને? આવું ઊંધું શીખાય અતીત કોઈ થઈ શકે નહીં. અતીત થવું એ દેહાતીત થયા સિવાય બીજી રીતે અતીત થઈ શકાય નહીં. દેહાતીત પેલો થાય ત્યાર પછી બધું અતીત થાય. ત્યાં સુધી દેહાતીત આત્મા દેહાતીત છે. ચાલો નહી અનુરાગે પડી ગયું ભાઈ. આપડે ચાલીને પણ અમને કહ્યું કે ભાઈ જે સત્તા દેહાતીત વર્તે જેની દશા વર્તે એટલે આત્મા તો દેહાતીત છે. આત્મા ગમે તે ગમે ત્યાં જે દેહાતીત છે એ આપણને યાદ હોય કે ન યાદ હોય અથવા આપણે એ રીતે આચરણ. હું જો જોનાર છું એ જ ભ્રાંતિ છે. શું છે? પોતે દ્રશ્ય છે. આ તમે દ્રશ્ય છો. આ દ્રષ્ટા છ. આ દ્રષ્ટા છે. આ બધા દ્રષ્ટા તમે દ્રશ્ય ને આ દ્રશ્ય આ બધા દ્રષ્ટા છે. આ તો બધા કેવી રીતે એવી રીતે જ્ઞાની પુરુષ એમ કરેલા હોય. દ્રષ્ટિ દ્રષ્ટિ અવળી ફેરવેલી હોય. અવળી દ્રષ્ટિ થી તમે દ્રશ્ય છો. અવળી જ્યાં સુધી અવળી થશે એટલે તમે દ્રષ્ટા થશો. તો અત્યારે તો તમારી દ્રષ્ટિ દ્રશ્યમાં પડે છે. દ્રષ્ટામાં કોઈ દર પડી નથી. અમની દ્રષ્ટામાં દ્રષ્ટિ પડેલી. જ્ઞાતામાં આ જ્ઞાતામાં જ્ઞાન પડેલું. કેવું? એટલે એવું થશે ત્યારે લાગે પડશે. જો તમને ઠીક લાગે તો રવિવાર આવજો, અને જીવા ના જીવાય તો પછી એનો કોઈ ઉપાય નથી. આત્મા તો જીવે છે, તમને એમ ભરોસો નતો કાલે ના મારું શું થઈ જાય કે છે. એટલે આ કાળ ઉપર કાલે શું થઈ જાય કોણ શીખવાય? દુરાગ્રહ ના હોય, આગ્રહ જ ના હોય, આગ્રહ જ ના હોય. જો આગ્રહ છે ત્યાં સંસાર છે. આ તો નિરાગ, મહાવીર ભગવાન નિરાગ્રહી હતા અને નિરાગ્રહી નો માર્ગ માર્ગ છે. આ શું છે? આપણે અનુકૂળ આવે તો આવજો. જરૂર એમાં અનુકૂળ. આત્માની વાત જ્યાં થતી હોય તો એના માટે તો અમારે આ દેખ લીધો છે. હે આત્મા નો 25/12/78 સવારે સંતોષ. માની લે આ લોકો અને અહંકાર કરે કે હવે આમ આવી આપડે આજે રાત ગીતા ભાઈ હા આપડે કાયમ ભેગા થાય ગીતા કરવા આપડે ફક્ત જોયા કરવા જેવું થાય એવું જોયા કરવાનું. બીજું આમાં કશું છે નહીં. બીજું સિદ્ધાર્થ માં રહે શું જ્ઞાતા બીજું કશું વાંધો નહીં. જીવ માત્ર વાત છે, જીવ માત્ર બધું ગમે નહીં. તો આવું બાળ પણ તો હોતું છે ને બધું કર્મને આધીન છે. મારે બોલે ખરા પણ શિષ્ય જોડે જરાક લોટું તોડી ના આવ્યો ને ત્યાં જ્ઞાન કહી દીધું. તાર ઉજ્જવલ શાંતિ ક્યારે પડે? જ્ઞાન હાજર હોય નાસ્તો બાસ્તો કરીને આવો કે એનો પછી બોલે આપણું વ્યવસ્થિત જે જ્ઞાન ને આપે છે ને તે જ્ઞાન હાજર થઈ જાય. એટલે પેલો નિર્દોષ, પેલો નિર્દોષ શું કયો કે તમે જ્ઞાન પેલો નિર્દોષ તમારી પાસે છૂટ્યો કે તમે જ્ઞાન કોઈ કે જ્ઞાન જ્ઞાન છે કે નહીં તેને ન્યાય કરવો શું રીતે કરે? કે એમના જે ગુને ગયા તો નિર્દોષ પોતે પોતે નિર્દોષ મને છૂટ્યો કે આ નિર્દોષ મને છૂટ્યો એટલે જ્ઞાન સાચું જ્ઞાન એ જ્ઞાન એ જ પરમાત્મા છે. એક ખરો પરમાત્મા સ્વરૂપ દર્શન થયા પછી બીજી સ્વરૂપ બીજી કોઈ પરમાત્મા છે નહીં. નિર્દોષ દેખાયો એટલે નિર્દોષ દેખાય એટલે પરમાત્મા દેખાય અવસ્થા મળે એટલે કાયમ ના રહે એટલા પૂરતું ફરી પાછી બીજી જગ્યાએ પરમાત્મા શક્તિ જઈ રીતે જાય આ દેખાઈ ગઈ છે બધી લોકોને એ પાછી ખેતી આવે પોતાને પોતાની શક્તિ દેખાય નહીં જેનું હોય તે આપી દીધું આપી પાસે આવી ગઈ બાર કોઈનું કસાય નું હોય ત્યારે કસાય નું આપી દીધું કોઈનું હિસાબ નું હોય હિસાબ નું આપી વિષય નું હોય વિષય આપી દીધું તમારા ભાઈ ને સમજાવો આમ કેતા હતા દુગતિ ને આમ અને દુગતિ આઈને એકદમ ગુસ્સે થઈ ભરી ગયો તે વખત વ્યવસ્થિત છે અને એના માટે કઈ પણ પરિણામ ના ગમે ઠંડો પાડવાનો પ્રયત્ન કરો બેસો બેસો તો ખરા બેસી ને ભાવ મને જે કોઈ હું તો ખોટો જ છું પહેલેથી એસી તો ખરાબ ખરાબ જ માણસ પહેલેથી આજનો આજનો નથી તમે તો આજે જોડે પણ પહેલે જ જોડું નુકસાન કરી દે એવું પછી એના તરફ ભાવ ના બગડ્યો એ પરમાત્મા દેખાયા છે તમારો પરમાત્મા એમ કહી ગયેલા એમાં પાછા મોકલ્યા છે પરમાત્મા શક્તિ પાછી એટલે કોઈ અહિત કરે છે તો પરમાત્મા શક્તિ આપી જાય છે અહિત કરતો અહિત કરી શકે છોકરી આપણી એક દી ઉઠાઈ જાય તો એ પરમાત્મા શક્તિ આપી જાય આપણી શક્તિ છોકરી હતી જ નથી આ તો માન્યતા છે છોકરી ના હિતકાર ના લે આ પ્રમાણે થયું બધું આપડે વચ્ચે મોડી બેઠેલા વચ્ચે છોકરી નથી બાપે નથી ને દેહ નહીં આ બધું માન્યતા બધી રોંગ બેઠી ગઈ આ સંસારિક માન્યતાઓ જોઈ જોઈને નર્કમાં જોઈ જોઈને શીખી જઈને બેસી ગઈ એ એને જતો નથી આવે અને કરતાથી અમે આવે કાગળ ની કોટડી એટલે કેટલા દ્વારા કેટલી સાફ થાય છે જો હડે તો કાળ મેં જાય છે ને કાળ દ્વાર તો સત્સંગ મારી બાહુ કઈ ગયો છે મોહરાજે પહેલા તો અહંકાર માં મોહી હતું માન માં મોહી હતું લોકમાં મોહી હતું રોજમાં મોહી હતું વેપારમાં મોહી હતું આ તો એકલા વિષય પર જ મોહી થઈ ગયું તેથી ખબર નથી ખબર વિષય નો રોગ છે આ બધો ભયંકર આપણું દુઃખ જ તેનું છે તેમાં ત્યાં સાધુ બિચારા કે સાધુ માંથી જે છેટાક છે ને થોડી શાંતિ રહે એના કારણો શું બધા નિમિત્ત કારણ ફિલ્મ શરૂ થઈ ને અચ્છા આપણે 25 વર્ષમાં જોઈએ 25 થી મહત્વ મર્યાદા ઓળંગી ગયા બધા મર્યાદા ઓળંગી ગયા એક બધા મહત્વ છે ને બનવાનું જગતા વાળા તે ખરા આ બધું છૂટે જીત્યા જે મારી જોડે હવે તળા ખાતરી થઈ જાય.